श्री पद्म पुराण उत्तरखंड अध्याय 82 निगमोद बोध नामना तीर्थनो महिमा शिव शर्मा ना पूर्व जन्मनी कथा। नारद जी कहे छे, हे राजन, आ वात सांभळीने शिव शर्मा ना मन में शंका थई अने तेमणे पोताना सत्यवादी पुत्र विष्णु शर्मा ने पूछ्यू, बेटा, હું કઈ રીતે માનું કે તમે પૂર્વજન્મમાં દેવતાઓના રાજા ઇન્દ્ર હતા અને તમે જ યજ્ઞ કરીને રત્નો દ્વારા બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા હતા? તમારી કહેલી વાતો જે રીતે મારી સમજમાં આવી જાય તે કરો। પૂર્વજન્મમાં કરેલા કાર્યનું જ્ઞાન તમને અત્યારે કઈ રીતે થઈ રહ્યું છે? વિષ્ણુ શર્માએ કહ્યું, હે પિતાજી, મને ઋષિઓએ પૂર્વજન્મની સ્મૃતિ રહેવાનું વરદાન આપ્યું છે। તેમના જ મુખ્ય આ તીર્થનો આવો મહિમા સાંભળ્યો હતો। તમે અહીં નિગમોદ બોધના તીર્થમાં સ્નાન કરો, તેથી તમને પણ પૂર્વજન્મની સ્મૃતિ પ્રદાન કરનારું દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થશે। આ સાંભળીને વિપ્રવર શિવ શર્માએ પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી હરિ, શ્રી ગંગાજી તથા અયોધ્યા વગેરે સાત પુરીઓનું સ્મરણ કરીને અને ભગવાન ગોવિંદમાં ચિત્ત પોરવીને નિગમ ઉદબોધ તીર્થમાં વારંવાર ડૂબકીઓ મારીને સ્નાન કર્યું। ત્યારબાદ સંધ્યા તર્પણ કર્યું। ત્યાર પછી સૂર્યને સાદર અર્ધ્ય આપીને વિવિધ ઉપચારોથી ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું। આ પ્રમાણે નિત્ય કર્મ પૂરું કરીને તેઓ સુખપૂર્વક બેઠા અને પોતાના સુયોગ્ય પુત્ર વિષ્ણુ શર્માને કહ્યું। શિવ શર્માએ કહ્યું, વિષ્ણુ શર્મન, અહીં સ્નાન કરવાથી મને પણ પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું છે। હે મહાભાગ, હું તમને પૂર્વજન્મની વાત કહું છું, સાંભળો। પૂર્વજન્મમાં હું ધનવાન વેશ્યના ઘરમાં ઉત્પન્ન થયો હતો। મારા પિતાનું નામ શરભ હતું। તેઓ કાન્યકુબ્જપુરમાં નિવાસ કરતા હતા। ત્યાં વેપારમાં તેઓ બહુ પૈસા કમાયા, પરંતુ તેમને રાત દિવસ એ જ ચિંતા રહેતી હતી કે પુત્ર વિના મારી ભેગી કરેલી આ સંપત્તિ વ્યર્થ છે। આવી ચિંતામાં પડેલા વેશ્યના ઘરે એક દિવસ પરોક્ષ વિષયોનું જ્ઞાન ધરાવનારા મુનિવર દેવલજી પધાર્યા। તેમને આવેલા જોઈને મારા પિતા આસન પરથી ઊભા થઈ ગયા। તેમણે પાદ્ય અને અર્ધ્ય આપીને મુનિને પ્રણામ કર્યા। ઉત્તમ આસન પર બેસાડીને સન્માનપૂર્વક કુશળ પ્રશ્ન પૂછતા કહ્યું, મુનિશ્રેષ્ઠ, તમારું આ પૃથ્વી પર વિચરવું મારા જેવા ગૃહસ્થોને સુખ આપવા માટે જ હોય છે। અન્યથા જો તમે કૃપા કરીને ન પધારો તો ઘરની ચિંતામાં ડૂબેલા મનુષ્યને તમારા જેવા મહાત્માના દર્શન ક્યાં થઈ શકે છે? જેમની બુદ્ધિ ભગવાનની ચરણરજના ચિંતનમાં લાગેલી છે તેમને ક્યાંય પણ કોઈ કામના થઈ શકતી નથી। તેમ છતાં તમારા અહીં પધારવાનું શું કારણ છે એ શીઘ્ર જણાવવાની કૃપા કરો, વેશ્યના પ્રમાણે કહ્યા પછી દેવલ મુનિએ તેમના મનોભાવને જાણવા માટે પૂછ્યું, વેશ્ય પ્રવર, તમે ધર્મપૂર્વક ધનનો ઘણો સંગ્રહ કરી લીધો છે અને તેના દ્વારા તમે નિત્ય અને નૈમિતિક ક્રિયાઓનું સારી રીતે અનુષ્ઠાન કરો છો, તેમ છતાં તમારું શરીર ક્ષીણ કેમ થઈ રહ્યું છે? જો કોઈ ખાનગી વાત ન હોય તો મને અવશ્ય જણાવો, વૈશ્ય કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમારાથી છુપાવવાનું શું હોય, તમારી કૃપાથી હું બધી રીતે સુખી છું। પરંતુ એક વાતનું જ દુઃખ છે કે વૃદ્ધ થઈ ગયો હોવા છતાં હજુ મારે કોઈ પુત્ર ન થયો। તમે કૃપા કરીને એવો કોઈ ઉપાય કરો જેથી હું પુત્રવાન થઈ શકું। તમારા જેવા મહાત્માઓ માટે આ પૃથ્વી પર કોઈ પણ કાર્ય અસંભવ નથી। વૈશ્ય શ્રેષ્ઠ સરભના વચન સાંભળીને પરોક્ષ જ્ઞાની દેવલજીએ આંખો બંધ કરીને મનને સ્થિર કરી ક્ષણવાર ધ્યાન કર્યું અને મારા પિતાને સંતાન પ્રાપ્તિ થવામાં જે અડચણ હતી તેનું કારણ જાણીને તેમને જૂની વાતોની યાદ અપાવતા કહ્યું, વૈશ્ય, પહેલાંની વાત છે કે એક દિવસ તમારા ધર્મપત્નીએ પોતાના મનમાં જે કામના કરી હતી તે કહું છું, સાંભળો। એણે પાર્વતીજીને પ્રાર્થના કરી, હે શિવપ્રિયા, ગોરીદેવી, જો હું ગર્ભવતી થઈ જાઉં તો તમને સડરસ ભોજનથી સંતુષ્ટ કરીશ આ પ્રાર્થના પછી તે જ મહિનામાં તમારી પત્નીએ ગર્ભ ધારણ કર્યો. ત્યારે સખીઓના અનુરોધથી તમારી પતિવ્રતા પત્નીએ તમારી પાસે આવીને વિનયપૂર્વક કહ્યું, હે નાથ, હું સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારા પાર્વતી દેવીની પૂજા કરવા ચાહું છું, કેમ કે તેમની કૃપાથી જ આ સમયે મારો મનોરથ પૂર્ણ થયો છે. વૈશ્યવર, પોતાની પત્નીના શુભ વચન સાંભળીને તમે બહુ પ્રસન્ન થયા અને તમે મદ, અન્ન, દ્રાક્ષ અને ગંધ વગેરે બધી સામગ્રીઓને મંગાવીને પત્નીને આપી દીધી. તમારે ત્યારે તમારી પત્નીએ સખીઓને બોલાવીને કહ્યું, સહેલીઓ, પૂજનની બધી સામગ્રી મેં મંગાવી લીધી છે. આ બધી વસ્તુઓ લઈને તમે મંદિરમાં જાઓ અને વિધિવત પૂજા કરીને દેવીને સંતુષ્ટ કરો. અમારા કુળમાં ગર્ભવતી સ્ત્રી ઘરથી બહાર નીકળતી નથી, તેથી હું આવી શકું એમ નથી. તમે લોકો દેવીની પૂજા માટે જાઓ. તમારી પત્નીની આજ્ઞા મળતા સખીઓ પૂજન સામગ્રી લઈને અંબિકાના મંદિરમાં ગઈ. ત્યાં તેમણે પાર્વતીજીને પ્રણામ અને પ્રાર્થના કરીને ભક્તિપૂર્વક કહ્યું, હે જગદંબે, તમને નમસ્કાર છે. હે શિવપ્રિય, અમારું કલ્યાણ કરો. સર્ભ નામના વૈશ્યની પત્ની લલિતાને તમારી કૃપાથી ગર્ભ પ્રાપ્ત થઈ ગયો, તેથી તેણે તમારી પૂજા માટે આ બધી સામગ્રી અમારી સાથે મોકલી છે. તેના કુળમાં ગર્ભવતી સ્ત્રી ઘરની બહાર નીકળતી નથી, તેથી એ પોતે ન આવી શકી. હે દેવી, તમે પ્રસન્ન થઈને આ પૂજનને ગ્રહણ કરો. આમ કહીને સખીઓએ માતા પાર્વતીની ચંદન વગેરે દ્વારા પૂજા કરી, પરંતુ ભગવતી ગૌરીની તરફથી તેમને કોઈ જવાબ ન મળ્યો. સખીઓએ ઘેર આવી અને તમારી પત્નીને કહ્યું, આ પૂજાથી પાર્વતીજી પ્રસન્ન થયા નથી. સખીઓની વાત સાંભળીને તમારી સ્ત્રીના મનમાં બહુ વ્યાકુળતા થઈ. તે મનમાં ને મનમાં ચિંતા કરવા લાગી કે તેમના સુંદર મંદિરમાં હું પૂજા માટે ન જઈ શકી, આ જ મારો અપરાધ છે. એ સિવાય બીજી કોઈ વાત જણાતી નથી. જે દેવીની અપ્રસન્નતાનું કારણ હોય, જે વાત વીતી ગઈ હોય, જે વાત વીતી ગઈ તેને તો બદલવી સંભવ નથી. પરંતુ હું ગર્ભથી છુટકારો મળ્યા પછી સ્વયં ભગવતીની પૂજા માટે તેમના મંદિરમાં જઈશ. મહાદેવજીના પત્ની ભગવતી ઉમાને નમસ્કાર છે, તેઓ મારું કલ્યાણ કરે. વૈશ્ય પૂછ્યું, હે મુને, મારી પત્નીએ જેવી પ્રતિજ્ઞા કરી હતી એ પ્રમાણે તેણે પાર્વતીજીની પૂજા કરી, પછી તેમની અપ્રસન્નતાનું શું કારણ છે એ બતાવવાની કૃપા કરો. દેવલજીએ કહ્યું, હે વૈશ્યવર, એનું કારણ સાંભળો. જ્યારે તમારી પત્નીની સખીઓ સ્કંદ માતા પાર્વતીનું પૂજન કરીને પાછી આવી ત્યારે વિજયાએ કુતૂહલવશ પાર્વતીજીને પૂછ્યું, ગિરિજે, લલિતાની સખીઓએ તમારી શ્રદ્ધાપૂર્વક પૂજા કરી છે, છતાં તમે કેમ પ્રસન્ન ન થયા? પાર્વતીજીએ કહ્યું, હે સખી વિજયા, હું જાણું છું વૈશ્ય પત્ની ઘરથી બહાર નીકળવામાં અસમર્થ હતી, તેથી તેમની સખીઓ આવી હતી. પરંતુ મારા જેવી દેવીઓ બીજાના હાથની પૂજાનો સ્વીકાર કરી શકતી નથી. તેનો પતિ આવ્યો હોત તો પણ તેનું કલ્યાણ થાત. પત્ની જે વ્રત અને પૂજા કરવામાં સમર્થ હોય તેને પોતાના પતિ પાસે કરાવી શકે છે, એથી તેની તે પૂજા ભંગ થતી નથી. અથવા અનન્ય ભાવે પતિને પૂછીને કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ દ્વારા પણ તે પૂજા કરાવી શકતી હતી, પરંતુ તેણે ન તો સ્વયં પૂજા કરી કે ન પતિ પાસે કરાવી, તેથી તેનો ગર્ભ નિષ્ફળ થઈ જશે. જો બંને પતિ પત્ની અહીં આવીને શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરશે તો તેમને પુત્રની પ્રાપ્તિ થશે. વૈશ્ય, તમારે સંતાન ન હોવામાં આ જ કારણ છે જે તમને બતાવી દીધું. જેમ પૂર્વકાળમાં મહર્ષિ વશિષ્ઠજીએ મહારાજ દિલીપને સંતાન પ્રાપ્તિ માટે નંદિનીની સેવા કહી હતી, તે સાંભળીને રાજાએ નંદિનીની સંતુષ્ટ કરી હતી અને રાજાની સેવાથી પ્રસન્ન થઈ નંદિનીએ તેમને પુત્ર પ્રદાન કર્યો હતો. તે પ્રમાણે તમે પણ પત્ની સહિત જઈને ભગવતી પાર્વતીની આરાધના કરો, એથી તેઓ તમને પુત્ર આપશે. અધ્યાય 82 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.